નો વેલ્યુ, મન વચન ની વેલ્યુ શું છે? સમજણ ત્યારે સમજવું પડશે. આ તો છેલ્લી સ્કૂલ ને તે લોકોને સમજણ પડતી નથી ને. આ પહોંચી હોય ને એવી જગ્યા મારી વાત એકદમ પહોંચી ના હોય એટલે તેથી મેં રખાય લખ્યું છે ને કે જગત થી ઉતરી નીચે કડા સાથે હું બોલું પદ બોલાય. બહાર નીકળી બોલતા ના બરો આ સંસાર બરો ખારો દર્યો બેસે. મેં કહું માજી 80 વર્ષ થયા અત્યાર સુધી ખારો નતો લાગતો. આજ નથી ખારો લાગ્યો પણ છોકરો હમણાં થયો ને ગાળો પડતો હતો એટલે છોકરો ગાળો ગાળો પહેલેથી ખારો થયા જ પણ અત્યાર સુધી તમને ગાળો નતો પડતો ને એટલે તો હજી ઉતરે ને મો ઉતરે ને મો ક્યારે ઉતરે છોકરો ગાળો પડે. હા ગાળો પડે એટલે મો ઉતરી જાય તારો ખારો લાગે સમજાય પડે તો સમજે ને મોહ ને લીધે. આવો પપ્પાજી આવો પપ્પાજી એટલે પપ્પોજી મોં ઊંચો ઊંચો ચડતો જાય. પેલી મમ્મી એ ચડતી જાય મમ્મી મમ્મી મમ્મી મૂછો કહેતો તો પપ્પો બોલે નઈ. નાના છોકરા તો બધું કામ કરે છે લવાદ તરીકે. એનો ઝઘડો થયેલો હોય ને એ જ નિકાલ કરી આવે. ઝઘડો થયો ને અમને કઈ શ્રી કૃષ્ણ કહે છે આમ તો ભંગેર તો પડ્યા જ કર્યા ને શું નિકાલ કર્યા પેલી ભાઈ શું કે પેલા બાબા ને પેલા ચા પીતા ના હોય ને હવાના પણ જરા લીહા આવે છે. બાબા ને પેલી ભાઈ કે જા પપ્પાજી ને કહે મારી મમ્મી ચા પીવા બોલાવે છે પપ્પાજી ચાલો. ત્યાં છોકરો બોલ્યો પપ્પાજી પપ્પાજી બોલ્યો પેલો ભૂલી જાય મોટર નહીં ચા પીવા આવે એ તમે ચાલ્યા કરે પપ્પાજી બોલ્યો શું મંત્ર બોલ્યો આ શું બોલ્યો ગઈ હું આ સાહેબ હમણાં ક્યાં તો મારે ચા નહીં પીવા આવું ચાલે મેરો માર ખાખા કર્યો અનંત અવતાર થી માર મોહ નો ખાખા કર્યો છે. હવે હિન્દુસ્તાન માં આવ્યા પછી આપણે મોહ માર નો ખૈયા કરીને કાયમ તો શોધે નહીં. કારણ કે બહાર હોય તો મોહ નો માર ખાવાનો વાંધો નથી. કારણ કે બહાર સાહજિક વસ્તુ છે. હિન્દુસ્તાન માં આવ્યા પછી તો અધ્યાત્મ ને રસ્તે ચડે આપણે. કારણ કે પુનર્જન્મ ને સમજતા થયા શું થયું અને પુનર્જન્મ સમજ્યા પુનર્જન્મ સમજ્યો એ ઈશ્વરનો સ્વીકાર જ નહીં કરતો પણ એ આ સમજણથી સ્વીકાર કરે છે. કેવું ઈશ્વરે આ બધું બનાવ્યું છે એવો સ્વીકાર નહીં કરતો. સમજો ને હું જ કરતા છું એવું ભાન થાય છે. શું થાય છે અને મારો કર્મ મારે ભોગવવો પડશે એને નમ જ પુનર્જન્મ. શું હું કરું છું મારે ભોગવવું પડશે એને નમ પુનર્જન્મ. સમજો ને અને ફોરેન વાળા તો એવું જાણતા નથી ભગવાને જ જન્મ આપ્યો છે આપણને. તકે ભાઈ આ ગરીબ નતા કે એમાં શ્રીમંત કરતા એમની ઈચ્છા એવી એવી ઈચ્છા પ્રમાણે. શું અને આપણા હિન્દુસ્તાન એકલો જ આ પુનર્જન્મ સમજ્યો છે એટલે અધ્યાત્મ તરફ લેલો અને આમાં અધ્યાત્મ ના વળ્યો તો આ રીતે બળતા પાર એની જેટલી બુદ્ધિ ને આંતરિક બુદ્ધિ જેટલી આંતરિક બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય. આ બાજુ કાઉન્ટર વે છે આ તાજવામાં બુદ્ધિ વધી એટલું બળાપો આ તાજવામાં વધતો જાય. શું બધો બળાપો વધતો જાય હા કાઉન્ટર વે એટ પાછું એક જણા બનેવી છે તે મારો ઓળખાણ તો ગયેલો ભાર્ગમ મને કહે છે મારે તો હમણે બનેવીની તબિયત બહુ ખરાબ છે એમણે તે બહુ ખરાબ થઈ ગઈ છે એટલે મને તો આખો દાડો ધ્યાન ત્યાં પડતું નથી. 15 જ પાછો આવ્યો તો શીખે છે તો મને હું નથી જવાનું ઉંમરની બેન એટલે આપણને તે જ્ઞાન નહીં એટલે ચિંતા મને થવા મળી. શું પછી હાડે દાખ ગયા થયા ને ત્યાં વાતો કરતા કરતા ઊંઘી ગયો ના ખરો બોલો મળ્યો અને મને ત્યાં ખીલાડું ના આ વાક્ય હારો ડફો હું કે આ ડફો જેનો બનેવી વાંધો હતો તે ઊંઘી ગયો અને મેં વાત સાંભળી મને છે અસર થઈ ગઈ આખી રાતે એટલે પછી આ નાખવાનું સાંભળ્યા ને કહ્યું આપણે ડફો આપણે જ છીએ કે આપણે ડફો તમે સાંભળ્યું ને ત્યાંથી જમતી ગયા લોકો આ લોકોને અમે કશું પોલમ પોલ થયા છે કે શું કહે આપણો આપણે કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ છેટું રહેવું, આ દુનિયા શું આ કર્મ બધેલા તેથી ભેગા થયેલા છે. આ ભેગા થયેલા કોણ છે આપડે ઘેર? અને પછી બોધીન મારે હા કે મોડું બોધીન. અને આપણે નક્કી કર્યું મારે બોલવું નહીં તો આગળ ગાલી બોલાવડાવે કેવું કરે? આપણે નક્કી કર્યું હોય નથી બોલવું એની જોડે. હા તેથી હું કઉ છું ખજી જાવ આવો મારી પાસે આ હું જે પામ્યો છું તમને આપી દઉં તમારું કામ થઈ જશે અને છુટકારો થઈ જશે. શું કહ્યું? બાકી છુટકારો થાય નહી. આ બધા દવાખાના કેવા છે? આ બધા ભ્રાંતિ ના દવાખાના છે. શેના છે? ભ્રાંતિ વધતી જાય ઉઠતી. હા આવતો બહુ જરા સુખ મળે એવું કઈ શીખવાડે બરોબર ને? આ ધર્મ બધા કેવા છે? આવતો બહુ સુખ મળે એવું શીખવાડે ભૌતિક. પણ ભ્રાંતિ જાય નહી. પણ આપડે જો કદી છુટકારો કરવો હોય તો આપડે અહિયાં મેટરનિટી વોર્ડ કેસે કરો? છુટકારા માટે લઈ જાય છે સ્ત્રીઓને છુટકો કરાવે સારું. તો એવું આ છુટકો કરાવવાનું માટે નેટવર્ક છે આ કરાવવા વાળું નીકળે ત્યારે કામ કાઢી દેવાનું. ફક્ત બીજી બોલ્યુમાં ઉતરવાનું નહીં. સચિદાન કઈ વાતચીત કરો? સચિદાન કે વાત નહીં કરતા ઘર કહેવાય બોલો વાતચીત કરો. હું આશ્ચર્ય છે મારા ગયા પછી લખાશે શાસ્ત્રોમાં. અત્યારે તો 11મા આશ્ચર્ય લોકોને સમજણ પડે ને. એક એક વાક્ય બધી અજાયબી છે. એક એક વાક્ય અજાયબી બધું સાયન્ટિફિક છે. વસ્તુ જલ્દી સમજાય ને લોકો પાક પાછો આપી જાય પુસ્તકો નહીં તો પછી પત્તી વેચી ગાય છે. પત્તી હોય ને કોઈ દાડો આ જીવે કશું ભોગવ્યું જ નથી. શું કહે છે? શું ભોગવ્યું નથી? જે એની પાસે છે પ્રાપ્ત છે. અપ્રાપ્ત ની ચિંતા કરે ચિંતા કરે કરે આખો દાડો અપ્રાપ્ત ની ચિંતા. અરે મત છે એ ભોગવ્યું ને નિરાંતે કાંઈક પણ જોઈશે ને તે વગર શું ચાલશે? અરે મત પણ ભોગવ્યા આજે કામ જોઈશે તો આવું જોઈ રહ્યો છે. તારું કામ કર્યા કર અને આ ભોગવ્યું નિરાંતે. પણ એક ક્ષણ વાર ભોગવ્યું નથી લોકો. તો એ વાત તમને સમજાય? મન તો પછી ત્રીવનો થયો તાર જરા બધું આમ દાડે દાડે ખોટ્યો પર ખોટ્યો ખોટ્યો પર ખોટ્યો એમ ગહાતું જ દઈલું. શું કહ્યું? એટલે આપડે જાણે સૂન ઉપર આવી ઉભું રહેશે અત્યારે. એટલે આપણે નક્કી કરેલું અત્યાર સુધી આપણે રાજા થઈ ભોગવે. કારણ ભોગવટો જ કરેલો પ્રાપ્ત નો, અપ્રાપ્ત ની ચિંતા નહીં કરેલી. એટલે પછી આપણે આ જતું રહેશે. રાજા થયા પછી રાજા ઉતરી પડ્યા બસ એટલું માની શકે છે. સરસ ને. પણ આ અપ્રાપ્ત ની ચિંતા હું આ નથી આવ્યું ત્યારે શું કહેતો ભગવ કરે છે? આવડું મોટું રાજમહેલ જેવા બંગલા હોય તો પણ અપ્રાપ્ત ની ચિંતા. અને નાની ખોલી હોય તો અપ્રાપ્ત ની ચિંતા. એક ખોલી વાળો બે ખોલી ની ચિંતા કરે, બે વાર ત્રણ ખોલી ની કરે, ત્રણ વાર ચાર ની ચિંતા કરે, ચાર વાર પાંચ ની કરે. એક જ ખોલી વધારે હોત ને તો અમારે કશું વાંધો. અરે હું પાછો ભરે હું શું કઉ છું તું પાછો ભાઈ કે ભાઈ આ ત્રણ ખોલી મારે બધી બહુ થઈ ગઈ. શું કહ્યું? એક લખવું જ લખજો, ના લખવું એટલે કઈ નઈ, એ આપડે કહેવાની જરૂર નથી. જગત ના કયું વાક્ય શું લખ્યું? કયું? એનાથી કોઈ ફુલિશનેસ નથી. પોતાના પગ ઉપર જ ગુવાર મારે, તમને લાગે છે? ચાલ હું તેથી પૂછું છું, આ શું કા પગ ઉપર ગુવાડ મારે? પણ સાહેબ બધા બધા કરે તો હું એકલો શું જવું? તે એક મહિનો મારી મારે શ્રદ્ધા ઉપર કે દાદા એ મને નાખ્યું છે, એક મહિનો શ્રદ્ધા રાખજો, તારું બધું ફરી જશે વાતાવરણ. એક મહિનો જ મારી પર વિશ્વાસ થાય છે, મારે કઈ તારું લઈ લેવું નથી. પણ કુવાર મારો બંધ કે ના ચાલે ના ચાલે, અમારી આજ્ઞા પાડે ને ભયંકર શું કરશે? ભલે એકાદ મહિનો જરા નુકસાન થાય, કારણ કે કુદરત નો નિયમ છે એવો કે એકદમ જો રફો આપે ને તો લોકો આવું લોકો ચાલી પડે, પણ પેલો બિવડાવે થોડી વખત. પણ જો જ્ઞાની પુરુષ ને પણ શ્રદ્ધા કે બેહી રહ્યો તો હરી ગયો તો લાગે. આ ડિસઓનેસ્ટી છે તોય ચાલે છે, તો ઓનેસ્ટી હોય તો નહીં ચાલે? તમને કેમ લાગે? સારી રીતે ચાલે. મુંબઈ માં કેટલી જગ્યાએ લખી નાખ્યા છો ભાઈ? દિસ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલીસ નેટ દાદા ભગવાન. પછી ભોગવેની ભૂલ દાદા ભગવાન, પ્રાપ્ત ને ભોગવો, અપ્રાપ્ત ની ચિંતા ના કરો. પ્રાપ્ત છે એને ભોગવો, ત્રણ દુકો રૂમો છે, એ ત્રણ રૂમ વાળા પાસે સરકાર લઈ લે ત્રણ રૂમ કઈ ગમે તે કરીને. પછી કે એક રૂમ આવે તો બહુ થઈ ગયું કે આમાં શું કહેતો? ચાર રૂમ કહેતો આવે, એક રૂમ ભેગા કરે. મનુષ્યનો સ્વભાવ આવો છે, એટલે આ મનુષ્યનો સ્વભાવ શોધખોળ કરી અને પતિ સર્ચને શોધખોળ કરેલી. તે મનુષ્ય જે રસ્તે આમ જાય છે ને તે રસ્તે હું નથી, હું રસ્તો શોર્ટકટ ખોરી કાઢું. આ તો લોકો આગળ ચાલ્યા ત્યાર ગયો તેની પાસે બધું ચાલ્યા કર્યો, પછી કેટલો વાંખો થાય છે જુઓ કરવાનું. આ તો સરકારે કાયદા કર્યા તેથી સીધા રસ્તા થયા, સર્વે ભણેલા માણસ કરે તેના થાય. એક મળી જવા માટે સાઈડ મળે, હવે મૂધો રસ્તો ફરવો પડે. તમને શેર શું ગમે છે? પરમાનંદ આવે બહુ પ્રાપ્ત છે, પાર ભોગવાની રીત એવી નઈ કે પીન ઉડાડી દો, એવું નઈ. તો કઈ હમાને સુખ થાય એવું કરો. શું કહ્યું? આપણા ટચ વાળા ઓળખાણ વાળા બધાને સુખ કેમ થાય? આપણા ઘરાકને કેમ સુખ થાય? એવું કઈ કરો કરો. શું તને ખબર પડી ને? પેલા પાડોશી જોડે ભળી ભળી કરવાની છે. કોની જોડે? શું કશું પૂછવું નથી? જ્ઞાન હોય તો અને સંસારી જ્ઞાન તો મતભેદ પડ્યા કરે ને, અને મતભેદ પડે એટલે ડખો થયા કરે ને. દૂધ નું દહીં થાય જ અવશ્ય. શું કહ્યું? દહી થતા હોય છોડે નઈ. આયા તાર શું દુખો છે? કાલ તમારી પાસે 2 લાખ તમારે તો ઇનામ લાગ્યું, પછી તમારે શું માની રહ્યું? સુખી લે, સુખી થઈ ગયા? શું દુઃખ હવાનું કહેવાનું? એને પાછી હાચવવાની દુઃખ, પાછી પૈસા ને હાચવવાની દુઃખ ને પાછી હાચવવાનું. એટલું નહીં, એ માસી હાવ નો છોકરો આવે, ભાઈ નો છોકરો, મામા નો છોકરો બધા આવે. 2 લાખ આયા છે, 10,000 આપો, બધા 10,000 માગે. હા તો જવાબ શું આવે? મુશ્કેલ થઈ પડે. શું થાય? અને તમે જવાબ આપો, મારી પાસે કઈ રૂપિયા આપવાના નથી કોઈ જગ્યાએ. ત્યાં જોઈતા 5,000 લઈ જજે. ત્યાં કે છે નતા તો હાલતા નતા, આયા તો હાલતા નથી. હું તો ચપોડ ચપોડ કરશે લોકો, મેં દિશા જોયેલી છે બધી. તને ખબર પડે ને? પૂરતા દુશ્મન થવાનું. તમને કેમ લાગે? અને પછી અપાય તો નહીં જ ભાઈ, મારે શું રહેશે? રાત દાડે યાદ માં જ હોય કે મારે ભાઈ શું રહેશે, મારે શું રહેશે, આપી દેશો. આ લોકોને હવે અનુભવ થવા મળ્યા, અને મને આ અનુભવ છે તે 44 સાલ માં થયેલો. કેટલા વર્ષ થયા? 34 વર્ષ. ત્યારે જરા રૂપિયો મોંઘા ભાવનો, અત્યારે આટા તેઓ થતો નહીં. તો તે જેમ જેને આપ્યા ને પાછું આવે. મેં નક્કી કર્યું કે મારી રીતે પાછું નહીં આવતું, તમારી રીતે પાછું આવે. તમે જઈને ઉઘરણી કરી આવે ને તો ધીમે ધીમે પણ પાછું આવે. તો પણ મને તો ઉઘરણી કરતા આવડે નહીં. હું તમારે તો ઉઘરણી આવ્યો હોય ને, એમ તમે કહો કે આજે તો મારે શું તે આ છોકરાને શું તે 300 રૂપિયા ભરવાના છે, તે જ નથી ને મુશ્કેલી મૂકેલો છે. તમે કોઈ બોલ્યો હતા 300? આવો મારો સ્વભાવ, મારો સ્વભાવ આવો તો ગણે ને, સ્વભાવ આવો એટલે પછી હું જાણ્યું કે આપણને આ લોકો જોડે પોહાય નહીં. એટલે પછી મેં નક્કી કર્યું કે આ લોકોને આપ્યા છે ને તો ઉઘરણી કરીએ નથી. ઉઘરણી કરીએ તો પાછા આપણી પાસે લેવા આવે ને, એ એમની મેરેજ દબાઈને બેસી જાય તો ફરી આપડે તો મોડું દેખાડે નહીં, પૈસા સંબંધી લેવા આવે નહીં. આ લોકોને ટેવ પડી ગયેલી, એ લોકોને જાણી ગયેલા મારી નબળી. શું જાણી ગયેલા? નબળી જાણે, તેથી જ આપણે દાટો મારવો પડે ને. પણ એ 25-30 હજાર રૂપિયા વધારે નતા, 25-30 હજાર પણ ગયા. તે દાદા બહુ કિંમત 25-30 હજારની, પણ ગયા ત્યાંથી હું સુખી થઈ ગયો કે આવતા જ નહીં, પછી બંધ જ આવવાનું જ બંધ. એક જણા એક બે જણા આપવા આવ્યા ને, તમે કહો હમણાં સ્વાન દેવા તો શું હતું, પણ શું ઉતાવે છે કહ્યું, એ પછી ના આવ્યા. એટલે આવું જગત દૂર રહેવા જેવું થયું. તો જે વખતે જે આવે વ્યવસ્થિત સારું. અને રાત દાડો પૈસા ને અંબાર અંબાર કરે, નથી છોકરો અંબારતો, નથી બીબી ને અંબારતો. પૈસા હાય, પૈસા હાય, પૈસા મારે પૈસા લઈ જોડે આ લઈ જવાનું જોડે. હાય પૈસા, પૈસા, પૈસા. મને સમજે ને છે ભોગવા જેવું જ કરશે. કેવું કે જો પૈસા કમાશો ને લવા દેશો તો પાછા છોકરા દાવડિયા થશે. કે દાવડિયા થાય ને આબરું જાય ઉઠી. 3-4 રાવજીભાઈ ને ત્યાં અલકાપુરી સાથે નિરાલંબી ના હોય. મનને ખોરાક દે, મનને ખોરાક દે. રાગદેશ થાય ત્યાં કોઈ ધર્મ અધ્યાત્મ ઉતર્યો નથી. પુસ્તકો છે અધ્યાત્મ, પણ અધ્યાત્મ ઉતર્યો નથી કોઈ ધર્મ. અધ્યાત્મ ક્યાંથી શરૂ થાય? અધ્યાત્મ તો હું આનાથી કઈક જુદો છું એવું એને ભાસ પડે ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય. અધ્યાત્મ આ થઈ ગયો, પણ અધ્યાત્મ શરૂઆત થઈ ત્યાંથી કે આ મને ભ્રાંતિ વર્ષે હું આને શું કરું એવું ભાન થાય ત્યારે એ અધ્યાત્મ માર્ગ થયો. એવું એવું કોઈ બાબાને છે નહીં, પછી મસ્તી મારશે એવું કોઈ પડે. હા, એને સત્કાર્ય કરે છે. સત્કાર્ય એ લૌકિક ધર્મ કહેવાય છે. સરકારી લોકો ધર્મ શું છે જાણતા જ નથી. લોકો ધર્મ કેને કહેવાય એ જ જાણતા. સરકારી એમના જે કર્મ ઉદય હોય છે ને એ ઉદય પ્રમાણે કરે જાય છે. એટલે લોકોને કે એમને કરવું છે આપણે પ્રકૃતિ પ્રહણ કરાવેલા છે. એ જેટલા સરકારી તું કરું છું આ જવાથી સુધી એ પ્રકૃતિ ટાઈમમાં પ્રહણ કરાવે છે. એમાં તારું જ એમાં એ તો થોડું સમજાય. ત્યાં જગત આખા બધા ને એવું ફરજિયાત છે. અને ત્યાં એમાં એમનું શું એમાં, પણ એમાં મસ્તી પણ કઈ મસ્તું જાય. સત્કારી તો કુદરત કરાવે છે. અને એ પોતે કે છે મેં કર્યું એટલે એનો એનો નાશ થતો જાય, કેમ બધતો જાય, કેમ બધો એટલે મસ્તી રહે રાતે બપોરે ઊંઘ આવે ઘડી વાર બાપી બાપી કરે લોકો જે જે કરે એના થતો રહ્યો. હવે એમાં બે જતા લો એમાં જે સંસાર દુરુપયોગ ના કરે એ એ મહાત્મા તમારે પાછા દુરુપયોગ કરનાર નો લાભ લેવા હેતુથી જ ભાઈ એ ખોટું કહેવાય. તો લૌકી ગયા સારું હોય તો સારું, લોકો લૌકી ગયા તો છે શરીરમાં છે જ શું કેવું ધન તો કેવો આ માણસે કેવો હોય કેવા વિચારો હોય કેવી સરળતા હોય તો બધા આગ્રહ હોય દુરાગ્રહ હોય આગ્રહ ને દુરાગ્રહ આગ્રહ ને દુરાગ્રહ ગ્રહ મોટો છે આગ્રહ મોટો છે દુરાગ્રહ મોટો દુરાગ્રહ અને કદાગ્રહ એ મોટો ખરાબ એ પણ ખરાબ આ બધા ગ્રહો મેળવે છે અમે નિરાગ્રહી હોઈએ જો અમારો આગ્રહ પણ અંતર અંતર કહીએ હિસાબ એ બાર દાડો છે અને આખું કામ તો કરી આવ્યું તો ઊંઘના દાડા દાડા બહાર અંધાર ગોળ જેવું તો ફરી અમે તને વિનંતી કરીએ કે તપાસ કરો જરા દાડો છે તું જોયા કરો આ હું જોયા આવ્યો કે ફરી અંધાર ગોળ જેવું ફરી અમે ફરી અમે કઈ દે જતા જુદા કર્યા માતા પર કરો માતા આખા કામ મારી જિંદગી લાઈફ છે ને ખરાબ છે આગળ ચાલવાનું પ્રગતિ હું જાય બધી આપણે તો ભમાર પાછું જોવા માટે આવ્યા છે નહીં મારે કદી જોઈતું નથી દુનિયામાં ભમાર પાછું જોવાને કે આ કઈ ઉદય રસ્તે ચાલી રહ્યા છે કરુણા આપણા દુઃખ પડે છે ને પાછું ઊંધા રસ્તાનો જવાબ લઈ રહ્યા છે દુઃખ નથી પડતા હવે તો વાત નથી દુઃખ પડીને અંદર હશે તો એ વાત નથી દુઃખ આત્મા તમે કરે છે ને ઉદય રસ્તા જવાબ દે ધ્યાન કેન્દ્ર શું કરે છે તો બધા માણસ નો ભેગો કરે ત્યારે ધર્મ થાય આ જેટલા પુસ્તકો છે બધું જાણે એ ધર્મ ને જાણે ત્યારે મર્મ ઉત્પન્ન થાય શું થાય મર્મ ધર્મ શું મરમ છે એ મરમ ઉત્પન્ન થાય બરાબર 100% મરમ ઉત્પન્ન થાય તો પછી જ્ઞાનાર્થ નીકળવાનું શરૂ થાય શું થાય જ્ઞાનાર્થ એટલે આપણે આ જ્ઞાનાર્થ આપીએ છીએ શું થાય ત્યારે બહાર આવે લોકો શાસ્ત્ર માટે પુસ્તક માટે ત્યારે બહાર આવે આવડી તો આવડી નહીં તો અમારી આજ્ઞામાં રહ્યો નહીં માટે જયારે ભાવ કાપવા છે ને ભાવ ચાર ના થઈ જાય બહુ નહીં ચાલો બધા બેઠે બધા આવશે બધા આવો બે લૌકિક ના લૌકિક બે કાર્યો જે કરતો નથી તે કોઈ કાર્ય કરતો સમજાય છે આ અલૌકિક છે બે કરવાના કાર્ય દેવ કરે તો જ સિદ્ધ કામ થાય છે. નદી કેટલા કિનારા હોય? બે. આ બે કિનારા દેવ કિનારા હોવા જોઈએ. કેવું? આ છે જગત નો અલૌકિક કિનારો અને આ ભગવાન નો અલૌકિક કિનારો. એટલે એકલા કોઈ પડ્યા છે ને એ કશું અંદર એના ફરી જન્મ મળ્યા કરે. સારો સારો એથી એથી સારો એથી ભૌતિક સુખો મળે. જયારે પૂર્ણાહુતિ કરવું હોય તેને બંને જોઈએ. શું આ બધાને વ્યવહાર બધો ઊંચો રાખવાનો જ કહેતો. અને આ ભગતો તો બધા થઈ જાય ને વ્યવહારનું ઠેબર ના હોય. એક તાનમાં પડી ગયો તો વ્યવહાર બધો કા કરો બધું જાય. બધા લોકોને ગમે છે આ બધું ધ્યાન ભાન કરાવ છું. ગમે છે શાંતિ મળે ને. શબ્દ બોલવા અધિકાર નથી કોઈ ને. નિર્વિકલ્પ થાય ત્યારે સાચું પ્રયત્ન કરવાનો. નિર્વિકલ્પ સમાધાન ના થાય એના પ્રયત્ન થી નિર્વિકલ્પ નો હોય જ નહીં. એટલે શાંતિ થી બેઠા રહેવાનું. ના ભાઈ હા એ ના થાય. બધું એ રસ્તો જ ન હોય ને. આપડે મુંબઈ તરફ જઈએ ને અમદાવાદ ફરી કહીએ આવે ખરું. રસ્તો જ નહી. નિર્વિકલ્પ તો જગત થી બોલાય નહીં. નહીં નિર્વિકલ્પ નિર્વિકલ્પ થવું છે એવું વિચારે ના કરાય. નિર્વિકલ્પ માં શું શું સમજો તું? નિર્વિકલ્પ ભગવાન પણ આ લોક ભાષામાં લઈ ગયા લોકો. શબ્દ ને જોયું કેટલા બધા શબ્દ ના આખો ભાવાર્થ મારી નાખે. એનો જે શબ્દાર્થ છે ભાવાર્થ છે ને ત્યાં જગત એ લોકો મારી નાખે. ત્યાં વિકલ્પ જોયેલો છે કરવા તો સર વિકલ્પ દેખાય. નિર્વિકલ્પ દેખાય પણ વિકલ્પ જ જાણતા. વિકલ્પ જાણે કે છે તે જ જાણતા. તેને કેતા શું લાગે? અનુભવ વગર કેવી રીતે ખબર પડે? હે અનુભવ નથી મારી પાસે કોઈ પ્રકારનો. ના પણ આ લોકો તેને વિકલ્પ કેતા. એને ખબર? તેને કેતો? મને તો ખબર નથી કઈ. વિકલ્પો ને તેને કેતો એટલે કોઈ પણ સ્વરૂપ હોય એ સ્વરૂપ નું ધ્યાન કરે. મૂર્તિ હોય શ્રદ્ધા જેમાં હોય જે સ્વરૂપ માં એ સ્વરૂપ નું ધ્યાન ધરે. એના ગુણગાન ગાય ઓલું કરે પૂજા પ્રાર્થના એવું કરે એને સ વિકલ્પ છે એમ. એ તો દ્રશ્ય છે. હા એટલે દ્રશ્ય નું ધ્યાન કરતા આજે કરતા હું હા જોયા કરી સર દ્રશ્ય સર ધ્યાન જ થયા છે. શું તારું નામ છે? રાજુ. રાજુ હા શું છે? યોગેશ્વર આનંદ છે તે જ વિકલ્પ. આ વિકલ્પ ના સ્ટેજ પર નિર્વિકલ્પ શબ્દ બોલાય ગયું છે. આ વિકલ્પ તમારો ખસતો નથી. હું રાજુ છે ખસતો નથી. હું આના મામા થયું આના કાકો છું. હું વેદાંતિ છું. ફલાણો છું. આમ છું તેમ છું. હું હાથવાનો છું. એ બધા વિકલ્પ જેટલા શબ્દ બોલાયેલા બધા વિકલ્પ. તેમ છતાં આ નિર્ણય નહીં બોલે એવું. થોડી વિકલ્પ ના કહેવાય. કારણ કે એ ડ્રામેટિક બોલે છે. કે ભૂમિકા જુદી હોય ને. ડ્રામેટિક બોલે છે આને. અને તિરંતર અસર થઈને બોલે છે. ડ્રામેટિક સમજે તો સમજી ગયો. ભરતુહરી પાર લઈને કે છું ભરતુહરી રાજા છું આમ છું તેમ છું. પણ આપણે આપણે એને ખાનગી પૂછીએ આવડું મોટું તો પછી હજી રાજા હતો. તું રડતો હતો હું આ સાહેબ ભાઈ હું તો લક્ષ્મીજન છું સરકારો છું કે એવું. આ તો પાઠ બધો હતું અને સારી રીતે આ બધું મને પગાર કાપી લે કે એવી રીતે તું યાર રાજુ નો પાર્ટ બધું પણ તને ખબર નથી, એટલે તું જાણે કે હું રાજુ છું, હું રાજુ છું, હું રાજુ છું, હું રાજુ છું, હું બ્રાહ્મણ છું. વાતો છે બ્રાહ્મણ આત્માને નાદ જાત કે હતું છે. એમ હું નથી કેતો કે હું આમ છું, બધા મને આમ કે છે એટલે હું કહું તમને. પણ તું ના કહેતો કેવું જ પડે ને, બીજું શું કહું? એ હું ડ્રામેટિક કહું છું ના, પણ સ્થિર ડ્રામેટિક રહું. મૂળ વસ્તુમાં આવું તો ડ્રામેટિક થાય. તું લક્ષ્મી છે એવું તને ભાન થાય ત્યાર પછી ડ્રામેટિક રહે. ત્યાં સુધી બંધ કામ છે દેહાદ ત્યાં સાખો જવું પડે. આખું આખો સંસાર ઓળખવો પડે એટલે કે જે દિવસ છે. આ તો આવું શબ્દ બોલાતા નતા, આ તો હું બોલું છું. આ કારણ કે પદને પામ્યા નથી લોકો, કોઈ ક્યારેય પામ્યા નથી. બીજી કહી લીધું છે આ સત્કાર્યો છે ને એનું નામ લવકી. શું કહ્યું? હા, પણ એ જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી કરવું પડે ને. તો પછી સત્કાર્ય પર પ્રેમ છે આપણને, રાગ છે. અને દેશ છે એની પાસે ખરાબ કામ ન કરવું. હે, ખરાબ કામ હોય નિંદ્ય કરવા ન કરવું આપણે. ત્યાં દેશ છે, દેશ તો હોય ને તો આની પર રાગ હોય. રાગ દેશ છે ત્યાં સુધી અનુભૂતિ બધા થાય. હા, પણ એ રાગ દેશ જાય ત્યારે સાચું ને. એ રાગ દેશ ન ગયા હોય ત્યાં સુધી તો રાખવા પડે ને આવા સારા. હા, એ બરોબર છે, ના ગયા હોય ત્યાંથી. પણ ત્યાં સુધી અનુભૂતિ ના હોય ને. અનુભૂતિ થાય પછી જુદી વાત છે ના. અનુભૂતિ આ જ્યાં સુધી સત્કર્મ છે ને તેના કાર્યમાં જ પડેલો છે ને, તે રસ પડે, રસ લાગે એને, એને મીઠાશ આવે. અનુભૂતિ થઈ જાય પછી શું કરે? અનુભૂતિ થાય પછી કરે જ નહીં આવતી. પણ અનુભૂતિ થાય જ નહીં એને, આ સત્કાર્યમાં પડ્યો ને એટલે અનુભૂતિ થાય જ નહીં. કારણ કે એને મીઠાશ એવી સરસ રહે. પણ કઈક નવરા તો ઉખડા બેસી રહે છે, કઈક કરવું તો પડશે ને. અનુભૂતિ તો જ્ઞાની પુરુષ હોવા જોઈએ, એ પુસ્તક નું કામ નથી. ત્યાં સુધી જુદી વાત છે, કરે જ છે. હા, એ હું બધું છોડી દેવા તૈયાર છું, એ છોડી દઉં. સારું, તો આ બધી આ પહેલી કલમાંથી મનવચન કાયાથી આજીવન સંપૂર્ણ સંતે પડ્યું છે, આશીર્વાદ શક્તિ એ બધું તને કમ્પ્લીટ થઈ જશે. આને સરળ રીતે ચાલશે, સમજ ભાઈ ને. બીજું આ શ્રી ગુરુદેવ પ્રત્યે એક પ્રતિક્ષણ વર્તમાન દ્રષ્ટિ કરી તેને ભાઈ. હવે આધી આધી પડી નથી તરસનું, શારીરિક વેદનાનું, દાઢ સાપ કશું દુઃખ જ ના હોય શારીરિક. અને પછી આ દેહ માં તાર રાઈ છે, તાપ છે, આપે ભૂખ લાગી છે, તરસ લાગી છે, ભૂખ લાગી છે, એ વ્યાધિ છે કે નહીં? ભડકો થાય એવી લાગે, એવી લાગે કે લાય હું પડે. ચંદ્રીબેન લાય પડે, ચંદ્રી આ પડે એ લાગી છે કે છે. તો ભૂખ એટલી લાગે કે બીજું કશું લાગતું છે શરીરમાં? તરસ લાગી છે કે ઠીક છે, એ ભડકો થયો નહીં, તરસ પાણી ગયો નહીં, મરી મરી મરી ટર્ન નહીં કરી ગયા, તરસ લાગે છે. પછી ભૂખ ને તરસ બે જ છે ને, ચક ના થાક લાગ્યો છે. તેને તો શું લાગતી છે? ઊંઘ લાગી જ કે છે. લાગે છે કે નહીં લાગે? આ બધી વ્યાધિ શું? અગર પેટમાં અહીં ગુમડું થયું હોય કે દુઃખ થતું હોય, માથું દુખતું હોય, બધી જ પ્રકારની બધી એ વ્યાધિ કહેવાય. અને ઉપાધિ શું છે ને કહેવાય? એ ચિંતા કરે હે ચિંતા એ તો મનમાં ગયું ઉપાધિ આધીન ગયું હા આધીન ઉપાધિ માં શું ફેર હે જય સચિદાનંદ આધીન ઉપાધિ માં ફેર શું હા આધીન ઉપાધિ બે શબ્દ બહુ ફેર ઉપાધિ એટલે શું આધી એટલે ખાલી માનસિક ઉપાધિ એટલે ઉપાધિ બાધી આવી પડે તે બારથી આવી અત્યારે તું અહીંયા કે તને સત્સંગમાં રંગમાં બેઠો હોય અને કોઈ મુદ્દે આવ્યો અરે રાજુ ચાલ ગયો એટલે તને એમ લાગે આ ઉપાધિ ક્યાં આવી બહારથી આવી પડે આ શરીરમાં ના હોય ઉપાધિ શરીરમાં હોય નહીં સમજો ને તને ગમી વાત એ અગર તો કોઈ ઢોકાવા માર્યો ને તો માથા લાગ્યો એ ઉપાધિ કહેવાય ઉપાધિ આવે છે ઉપાધિ આવો આધી રાધી ઉપાધિ કહેશે ને સારું સારું સારી ગયા આજના લોકો જે પૂછવા બાર છે સમજ્યા વગર સમજ્યા પાપ પણ દાદા મંડાડે એક દિવસે આવા બધી ખુલ્લી કરશે ત્યારે બધી બંધ કરશે અને સાઉથ માં તો બારતા જ નથી સાઉથ માં તો નથી બારતા નથી માનતા રાવણ ને માને છે નથી માનતા એટલે રાવણ મને રાવણ ને માનતા નથી તો રામ ને માનતા નથી એટલે રાવણ મને આ લોકો રાવણ ને ઉપર અવરું હોય છે ને પેલા કૃષ્ણ એવું ના કરતું રાવણ અમારા ભગવાન છે એ મોટું ચોટી પડ્યા શાસ્ત્રો માં છે ને કે આપણે ક્રોધ માન માયાલો બધાને આપણે એને એમ જાડી ભાષામાં લખ્યું છે કે પલંગ ના પગથિયા થી બાંધી રાખ્યા હતા બધા દેવતાઓને અરે નવગ્રહોને દેવોને નવગ્રહોને ગ્રહોને નવગ્રહોને નવે ગ્રહો નિકટ ભાઈ ભગવાન કહેલો લક્ષ્મણ એની પાસે રાજનીતિ શીખ્યો રામે લક્ષ્મણ ને કહ્યું લક્ષ્મણ રાખી દે ગયા અને કૃષ્ણ ના બળદેવ છે એના જેવું રામ રામ કહેવાય રામ એ બળરામ અને આ પ્રતિ રાખી દે રાવણ રાવણ મોકલી દેવાનો તીર્થંકર થઈ ગયો રાવણ હતો આ લોકો વધુ ખાલી ખોટો આ હિન્દુસ્તાન ના લોકો ને રામ ના ભગત બનાવવા માટે રાવણ ને વગર બધા બ્રાહ્મણો કૃષ્ણ ભગવાન આ સાલ આ બહુ માં થવાનું થયું એ બહુ માં થવાનું પુસ્તક માં લખ્યું છે એટલા માટે ખુલ્લું કર્યું અને સીતા તો રાવણ ની છોકરી હતી રામણ ને માર્યો પણ જેન રામાયણ લક્ષ્મણ રામાયણ રામાયણ રામાયણ છે ઘડી બેંક.